શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 14મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે નિષ્પાપ વિપ્ર, પૂર્વે વર્ણાશ્રમમાં જે આજીવિકા વૃત્તિ કહી છે તેનાથી જ દ્રવ્ય સંપાદન કરી ગૃહસ્થ વિપ્રે સદવ્યય કરવો અને નિરંતર પોતાના વર્ણાનુસાર આજીવિકા વૃત્તિનો આશ્રય કરી દ્રવ્ય સંપાદન કરવું, પરંતુ દ્રવ્ય માટે નીચ પુરુષની ગુલામી કરવી નહીં. આ લોકમાં ગૃહસ્થ વિપ્રની સિલોંજ, શાલિન, સંચય અને વાર્તા આ ચાર આજીવિકા વૃત્તિ કહી છે. ઉત્તમ વિપ્રે તે ચારમાંથી ઉત્તરોત્તર હીન આજીવિકા વૃત્તિ જાણવી, દેશ, કાળ અને પોતાની શક્તિને ધ્યાનમાં રાખી તે ચારમાંથી કોઈ એકનો આશ્રય કરવો. હે વિપ્ર, ખેતરના માલિકે કાપણી કરી લીધા પછી ખેતરમાં પડી રહેલા કણો, દુકાન કે ખળાની આસપાસ પડ્યા રહેલા કણો એકઠા કરી જીવન પસાર કરવું તેને સિલોંછ વૃત્તિ કહી છે. માગ્યા વિના પ્રાપ્ત થયેલા અન્નથી જીવન વ્યતીત કરવું તેને શાલિન વૃત્તિ કહી છે. યજ્ઞ યાગાદિકથી જીવન પસાર કરવું તે સંચય વૃત્તિ કહી છે અને ખેતી આદિકથી જીવન પસાર કરવું તે વાર્તા વૃત્તિ કહી છે. આ ચાર વૃત્તિઓ તમને સામાન્યપણે કહી છે. પહેલા યાયાવર વૃત્તિનું શ્રેષ્ઠપણું કહેલું છે, અહીં સિલોંછ વૃત્તિનું શ્રેષ્ઠપણું કહેલું છે. એ બંને મતનો શ્રેષ્ઠપણે આશ્રય કરવામાં દોષ નથી. બ્રાહ્મણોને માટે એ સિવાયની બીજી પણ આજીવિકા વૃત્તિઓ કહી છે. અતિશય વિદ્યાનો અભ્યાસ એ પણ ઘણું બધું ધન પ્રાપ્ત કરાવે છે. હે વિપ્ર, હવ્ય અર્થાત દેવતાઓને અર્પણ કરેલા અન્નથી, કવ્ય અર્થાત પિતૃઓને અર્પણ કરેલા અન્નથી તથા પવિત્રાદિ નિયમોમાં ખબરદાર રહેવાના અભ્યાસથી પ્રસન્ન થયેલા દેવતાઓ ક્યારેક ઘણુંક ધન આપી જાય છે, ક્યારેક મણી, સુવર્ણ આદિકની ખાણમાંથી ધન પ્રાપ્ત થાય છે અને ક્યારેક બ્રહ્મર્ષિઓના અનુગ્રહથી અને ક્યારેક અકસ્માત ધન પ્રાપ્ત થાય છે. આ સમસ્ત ધન ગૃહસ્થ વિપ્રને ન્યાયથી પ્રાપ્ત થયેલું મનાય છે અને આ ધન ધર્મ કાર્યમાં વાપરવા માટે ઉત્તમ કહેલું છે. હે વિપ્ર, રાજાને ક્ષત્રિયની રાજનીતિથી પ્રાપ્ત થયેલું ધન ધર્મ કાર્ય માટે ઉપયોગી કહેલું છે. તેના સિવાયનું ધન ધર્મ કાર્યમાં ઉપયોગી નથી એમ તમે જાણો. ગૃહસ્થ જો પોતાની ઉત્તમ પ્રકારની આજીવિકા વૃત્તિથી પોતાના કુટુંબનું પોષણ કરવા અસમર્થ થાય ત્યારે જ પોતાથી નીચેના વર્ણની આજીવિકા વૃત્તિને ગ્રહણ કરવી, પરંતુ આપતકાળ પડ્યા વિના બીજાની વૃત્તિનો સ્વીકાર કરવો નહીં. આ બાબત બ્રાહ્મણાદિ ચારે વર્ણના માટે છે એમ જાણવું. તેમાં પણ બ્રાહ્મણે ક્ષત્રિયોની હિંસામય આજીવિકા વૃત્તિને છોડીને વૈશ્યની આજીવિકા વૃત્તિનો સ્વીકાર કરવો અને જ્યારે ક્ષત્રિયોને પણ પોતાની આજીવિકા વૃત્તિમાં કષ્ટ પડે ત્યારે વૈશ્યની વૃત્તિનો સ્વીકાર કરવો. પોતાની આજીવિકા વૃત્તિમાં કષ્ટ અનુભવતા વૈશ્યોએ પણ સેવા કરવારૂપ શુદ્રની આજીવિકા વૃત્તિનો સ્વીકાર કરવો અને શુદ્રોએ તો આપતકાળમાં શિલ્પી આદિક વૃત્તિનો આશ્રય કરી આપતકાળને તરી જવું. આપતકાળ ઉતરી જાય કે તત્કાળ સર્વે વર્ણવાળા ગૃહસ્થજનોએ શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત કરી ફરી પોતાની ઉત્તમ આજીવિકા વૃત્તિનો રૂઢી રીતે આશ્રય કરી લેવો. હે માનદ વિપ્ર, આ કળિયુગમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયોએ પોતાની ઉત્તમ વર્ણ વૃત્તિથી જીવન નિર્વાહ કરવો શક્ય નથી, તેથી ધર્મ કાર્યમાં તત્પર એવા તે બ્રાહ્મણ અને ક્ષત્રિયોએ ખેતી આદિક વૈશ્ય વૃત્તિનો આશ્રય કરી કુટુંબનું અને અતિથિઓનું પોષણ કરવું. ખેતીના અભાવમાં વેપાર તથા વ્યાજવટુ આદિક કરવા, તેમાં પણ બ્રાહ્મણોએ તો અન્યને દુઃખ આપનારી અને પાપેયુક્ત એવી કુસિદ વૃત્તિ અને વ્યાજવટાની વૃત્તિનો તો ત્યાગ જ કરી દેવો. કારણ કે કુશિદ શબ્દનો અર્થ જ એ બ્રાહ્મણને કરવા યોગ્ય નથી એમ સૂચવે છે. કુશિદ એટલે કુત્સિત એવા અંત્યજ અર્થાત ગરીબજનો કે જેની પાસે પોતાના કુટુંબના ભરણ પોષણમાં પણ પર્યાપ્ત ધન ન હોય એવા જનો પાસેથી પીડાની જરા પણ પરવા કર્યા વિના પોતે ધીરેલા ધન કરતાં ચાર ગણું કે આઠ ગણું ધન તેમની પાસેથી પડાવવું તેનું નામ જ કુશિદ કહેલું છે. તેથી વ્યાજવટાનો ધંધો સારો નથી. હે વિપ્ર, ગૃહસ્થ બ્રાહ્મણે પ્રાણની આપત્તિ વિના ક્યારેય પણ ધનપતિ પાસેથી ધન પોતાના સુખને માટે કે ધર્મ કાર્યને માટે પણ ગ્રહણ કરવું નહીં. દરિદ્ર ગૃહસ્થને અને તેમાં પણ બ્રાહ્મણને તો વિશેષપણે ઋણથી અર્થાત ધનપતિઓના ધન ધીરવાના વ્યાજની પીડાથી અધિક બીજું કોઈ દુઃખ નથી. પાંચમે કે છઠ્ઠે દિવસે શાક પાંદડું જમીને પડ્યા રહેવું શ્રેષ્ઠ છે, પરંતુ રાજાઓને ક્યારેય પણ ઋણની પીડા સહન કરવી શ્રેષ્ઠ નથી. જો રાજાને માટે પણ કરજનો બોજ સારો નથી તો પછી સામાન્ય પ્રજાને માટે તે કેમ સારો રહે? તેથી કળિયુગમાં પોતાની આજીવિકા વૃત્તિથી કુટુંબનું ભરણ પોષણ કરવા અસમર્થ બ્રાહ્મણે વૈશ્ય વૃત્તિના મધ્યે પણ ખેતી કર્મનો જ કેવળ આશ્રય કરવો. હે ઉત્તમ વિપ્ર, ઉત્તમ બ્રાહ્મણોને માટે આપતકાળમાં આજીવિકા માટે વૈશ્યની ખેતી વૃત્તિ ઉત્તમ મનાયેલી છે. આ પ્રમાણે નારાયણ ભગવાને નારદજીને સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મ્યમાં પૂર્વે કહ્યું છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શ્રીહરિએ ગૃહસ્થ ધર્મમાં વર્ણની આજીવિકા વૃત્તિનું નિરૂપણ કર્યું. એ નામે 14મો અધ્યાય પૂર્ણ થયો.